श्रीमद् देवी भागवत स्कंद सातमो अध्याय 40 पूजा विधि अने फलश्रुति श्रीदेवी कहे छे। हिमालय सवारे उठीने पोताना मस्तक में जे ब्रह्मरंध्र छे तेमा रहेला सहस्त्रदल कमळनु चिंतन करू। आ कमळ कपूर जेवी कांतिवाळू श्वेत वर्णनु छे। આ કમળના આસન પર મારા સદગુરુ પ્રસન્ન મુખે બિરાજેલા છે, તેમણે વિવિધ આભૂષણો પહેર્યા છે, તેમની શક્તિ પણ સાથે બિરાજેલા છે। આ પ્રમાણે ગુરુનું ધ્યાન કરું, ધ્યાન પછી પ્રણામ કરીને વિદ્વાન પુરુષે કુંડળીનીમાં દેવીનું ધ્યાન કરું, જેમ કે આ દેવી બ્રહ્મરંધ્રમાં પ્રથમ પ્રયાણ વખતે પધાર્યા હતા ત્યારે તેમનું રૂપ એક પ્રકાશ પુંજ જેવું હતું। કુંડલિનીમાં પધાર્યા પછી તે અમૃતથી ભરેલા અને છેવટે સુષુમ્ના નાડીમાં બિરાજતા એક પરમ શક્તિ એક અબળા સ્ત્રીના રૂપમાં આનંદ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે। હું તેમનું શરણ લઉં છું। રાજન આ પ્રમાણે ધ્યાન કર્યા પછી કુંડલિનીના મધ્યમાં સચિદાનંદ સ્વરૂપ મારું ધ્યાન કરવું। આ બધી ક્રિયાઓ સંધ્યા વંદન પછી કરવી જોઈએ। ત્યાર પછી અગ્નિહોત્ર હોમ કરો। હોમ કર્યા પછી મારું પૂજન કરવું, પ્રથમ ભૂત શુદ્ધિ તથા માતૃકા ન્યાસ કરવો અને તેમાં દરેક અક્ષરે અરમ માયા બીજનો ઉલ્લેખ કરવો આવશ્યક છે। પૂજા વખતે દરરોજ આ ન્યાસ થવો જોઈએ। મૂલાધારમાં હકાર, હૃદયમાં રકાર, ભૂમધ્યમાં ઈકાર તથા મસ્તક પર હરિમકારનો ન્યાસ કરો, જે તે મંત્ર પ્રમાણે બીજા ન્યાસોનો વિધિ પણ કરવો। એવી કલ્પના કરવી કે મારા શરીરમાં જ એક દિવ્ય પીઠ છે, ધર્મ વગેરે બધા મૂર્તિ રૂપે ત્યાં બિરાજેલા છે। ત્યાર પછી વિદ્વાન પુરુષે એવું ધ્યાન કરવું કે પ્રાણાયામના પ્રભાવથી મારું હૃદય રૂપી કમળ ખીલી ઉઠ્યું છે। આ એક પાંચ પ્રેતોવાળા આસન રૂપ મહાદેવી બિરાજમાન છે। હિમાલય બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ઈશ્વર અને સદાશિવ આ પાંચ દેવતા પંચ મહાપ્રેત કહેવાય છે। મારા આસનના પાયાના મૂળમાં તેઓ રહે છે, અર્થાત મારા મંચના તે ચાર પાયા છે અને એની અને એક તેની સપાટી છે। પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પાંચ ભૂત તથા જાગૃત, સ્વપ્ન, સુષુપ્ત, તુરી અને અતીત આ પાંચ અવસ્થાઓના તે વ્યવસ્થાપક છે। મારું ચિન્મય રૂપ તો અવ્યક્ત છે, હું આ અવસ્થાઓથી પર એટલે રહિત છું। શક્તિ તંત્રમાં બ્રહ્મા વગેરે દેવતાઓ દર્ભાસનના રૂપમાં રૂપાંતર થયાનું મનાય છે। આ પ્રમાણે ધ્યાન કરીને માનસિક પૂજા સામગ્રીઓથી મારું પૂજન કરવું અને જપ કરવો, પછી શ્રીદેવીને જપ અર્પણ કરીને અર્ધ પ્રદાન કરવો, પૂજાના પાત્રો સામે મૂકવા, પૂજાની સામગ્રીને અસ્ત્ર મંત્ર એટલે કે ફટના ઉચ્ચારથી શુદ્ધ કરવી, પછી દિગ્બંધ કરી ગુરુઓને નમસ્કાર કરવા, પછી મારી આજ્ઞા પ્રમાણે બાહ્ય પૂજનની તૈયારી કરવી। રાજન સાધનના હૃદયમાં જે મારું ચૈતન્ય રૂપ છે તેવું જ બાહ્ય પીઠ પર આવાહન કરવું, પછી વેદ મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરવી અને પછી અનુક્રમે આસન, આવાહન, અર્ધ્ય, પાદ્ય, આચમન, સ્નાન અને વસ્ત્ર અર્પણ કરી પૂજા કરવી। બે વસ્ત્ર અર્પણ કરવા, મૂર્તિને આભૂષણો પહેરાવવા અને પછી સુગંધિત દ્રવ્યો, ગંધ, પુષ્પ વગેરે દેવીને અર્પણ કરવા, ત્યાર પછી મંત્રમાં લખેલા આવરણ દેવતાઓનું વિધિપૂર્વક પૂજન કરવું। જે લોકો રોજ પૂજા ન કરી શકતા હોય તેમણે શુક્રવારે અવશ્ય પૂજા કરવી। હવે આવરણ દેવતાઓનું પૂજન વિધિ કહું છું। મનમાં પ્રથમ પ્રકાશમય મૂળ દેવીનો ભાવ કરવો, તે દેવીનો પ્રકાશ પુંજ ત્રિલોકમાં વ્યાપ્ત છે। આમ ચિંતન કરીને આસન, પાદ્ય વગેરેથી ઉપચારોથી અંગ દેવતાઓનું પૂજા કરીને પછી મારી મૂળ દેવીની પૂજા કરવી જોઈએ। પુષ્પ, ચંદન, ધૂપ, વસ્ત્ર, નિવેદ્ય, તર્પણ, તાંબુલ અને દક્ષિણા વગેરેથી મારું પૂજન કરું, તમે એટલે કે હિમાલય રચેલા મારા સહસ્ત્ર નામ, જોકે હિમાલયજી રચેલા દેવી સહસ્ત્ર નામ આ પુરાણમાં નથી, છતાં પણ પ્રસંગોપાત આની ચર્ચા કરવામાં આવી છે. કુર્મ પુરાણના 12મા અધ્યાયમાં આ સહસ્ત્ર નામ છે. તમે રચેલા એટલે કે હિમાલય રચેલા મારા સહસ્ત્ર નામ મને બહુ પ્રિય છે. રાજન કવચ તથા અહમ રુદ્રે ભી આ સુક્તથી તથા દેવ્યર્થ ના મંત્રો અને મહાવિદ્યાના મહામંત્રોથી વારંવાર મારી સ્તુતિ કરવી. ત્યાર પછી પ્રેમપૂર્વક જગદંબાની અપરાધમાં ક્ષમા અપરાધ ક્ષમા માગવી. પૂજા કર્યા પછી શરીરમાં રોમાંચ અને આંખોમાં આંસુ. બોલી ન શકાય તેવા ગદગદ કંઠથી ગાવાથી નાચ કરવાથી હું પ્રસન્ન થાઉં છું. વેદ પુરાણ બધા જ મારા શ્રેયસ્ ગાય છે, કારણ કે હું જ તેની અધિષ્ઠાત્રી છું. તેથી વેદ અને પુરાણો દ્વારા મને પ્રસન્ન કરવી જોઈએ. પોતાનું સર્વસ્વ શરીર રહિત મને અર્પણ કરવું, નિત્ય હોમ કરવો બ્રાહ્મણોને અને સૌભાગ્યવતી સ્ત્રીઓને અને નાના અબુધ બાળકોને પણ દેવી સ્વરૂપ માનીને જમાડવા, નમસ્કાર કર્યા પછી જે જે દેવતાઓનું જે જે ક્રમમાં આહવાન કર્યું હોય તે ક્રમથી વિસર્જન કરવું. ઉત્તમ વ્રતનું આચરણ કરનાર હે હિમાલય, મારી સંપૂર્ણ પૂજા ઋણલેખા એટલે હિમકારને ઋણલેખા મંત્ર કહેવાય છે. હિમકારને ઋણલેખા મંત્ર કહેવાય છે. ઋણલેખા મંત્ર દ્વારા જ કરવી, કારણ કે આ મંત્ર બધા મંત્રોનો અધિષ્ઠાતા છે. આ મંત્ર દર્પણ જેવો છે જેમાં મારું પ્રતિબિંબ રહેલું છે. તેથી આ મંત્રનો ઉચ્ચાર કરીને મને અર્પણ કરેલા પદાર્થો મને અર્પિત થયા છે એવું માનવામાં આવે છે. ત્યાર પછી આભૂષણો વગેરે દિવ્ય પૂજન સામગ્રીથી ગુરુદેવની પૂજા કરી કૃતકૃત્ય થવું. જે મનુષ્ય આ પ્રમાણે મારી ત્રિભુવન સુંદરીની ઉપાસના કરે છે તેના માટે સંસારમાં કંઈ દુર્લભ નથી. અંતે શરીર છોડીને તે જીવ મારા મણિદ્વીપ ધામને પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, આવો ભક્ત મારું જ સ્વરૂપ છે, દેવતાઓ પણ તેને પ્રણામ કરે છે. રાજન આ પ્રમાણે મહાદેવીની પૂજાનો પ્રસંગ મેં તમને કહ્યો. તમે આના પર સારી રીતે વિચાર કરીને તમારા અધિકાર પ્રમાણે મારું પૂજન કરો. આ પ્રસંગને દેવી ગીતા કહેવાય છે. જે મનુષ્ય મારા અનુશાસનને માનતો ન હોય, જેની મારામાં શ્રદ્ધા ન હોય તથા જે ધૂતારો અને દુષ્ટ વિચાર ન હોય તેની સામે મારા પ્રસંગને ન કહેવો જોઈએ. આવા અનધિકારી લોકો સામે આ શાસ્ત્ર ખુલ્લું કરવું એ પોતાની માતાના વૃક્ષ સ્થળને ખુલ્લું કરવા જેવું છે. તેથી આ રહસ્યને ગુપ્ત રાખવું આવશ્યક છે. આજ્ઞાકારી શ્રદ્ધાળુ સુશીલ અને દેવી ભક્ત એવા પોતાના મોટા પુત્રને આ રહસ્યનો ઉપદેશ કરવો. શ્રાદ્ધના પ્રસંગે બ્રાહ્મણોની સામે આ રહસ્યનો પાઠ કરવાથી શ્રાદ્ધ કરનારના બધા પિતૃઓ તૃપ્ત થઈને પરમ ધામને પ્રાપ્ત થાય છે. વ્યાસજી કહે છે, આ પ્રમાણે કહીને ભગવતી જગદંબા તથા ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા. તેમના દર્શનથી બધા દેવતાઓને અત્યંત આનંદ થયો. વ્યાસજી બોલ્યા, રાજન ત્યાર પછી ભગવતી સતી હિમાલયને ઘેર જન્મ્યા. તેઓ હેમવતી નામથી પ્રસિદ્ધ થયા. આ તે જ દેવી છે જે પહેલા ગોરી હતા અને ભગવતી ભુવનેશ્વરીએ જેમને શંકરને સોંપ્યા હતા. ત્યાર પછી કાર્તિક સ્વામીનો જન્મ થયો અને તેમણે તારકાસુરનો વધ કર્યો. હવે લક્ષ્મીજીના પુનર્જન્મનો પ્રસંગ કહું છું. રાજન પૂર્વકાળ વિશે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું, તેમાંથી ઘણા રત્નો નીકળ્યા. ત્યારે દેવતાઓએ લક્ષ્મીજીને પ્રગટ થવા માટે ભગવતી જગદંબાની સ્તુતિ કરી. ત્યારે દેવતાઓ પર કૃપા કરવા માટે દેવી જ લક્ષ્મી રૂપમાં પ્રગટ થયા. દેવતાઓની પ્રાર્થનાથી તેમણે ભગવાન વિષ્ણુ પાસે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. રાજન દેવીના ઉત્તમ મહાત્મયનું વર્ણન મેં તમારી સામે કર્યું. ગૌરી અને લક્ષ્મીની ઉત્પત્તિનો પ્રસંગ બધી જ કામનાઓ પૂરી કરવા વાળો છે. બીજા કોઈ સાધારણ મનુષ્ય આગળ આ રહસ્ય કહેવું નહીં, કારણ કે આ ગુપ્ત રહસ્ય છે. નિષ્પાપ રાજન, તમે જે કંઈ પૂછ્યું હતું તે બધું મેં સંક્ષેપમાં કહી દીધું. આ ચરિત્ર સ્વયં પવિત્ર છે અને બીજાને પણ પવિત્ર કરવાવાળું અને પરમ દિવ્ય છે. હવે આગળ બીજું શું સાંભળવાની ઈચ્છા છે? અધ્યાય 40 સમાપ્ત. શ્રીમદ દેવી ભાગવતનો 7મો સ્કંધ સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.